हम लोगों की डायरी में जो लिखा रहता है, समझे कि नहीं, ये बोल देंगे आप चोरी करो, तो પછી આપ આખી જિંદગીમાં કર્યું કે સવારથી ઉઠીને રાત સુધી જે કર્યું એ બધું પાછલા જન્મ નું કર્યું, તો આવતા પાછલા જન્મ નું તો ભોગવાઈ ગયું, તો આવતા ભાવ આપણે માટે શું બાકી રહેશે? હા, તે વો એસી બાત હે કે આપ કોઈ જગહ પે ગયા તો આપકો અચ્છા અચ્છા ખાના કા રખ દિયા, તો જો આપકો પસંદ આયા ને ઉસકે લિયે લોભ કરતા હે, કરતા હે કે નહીં કરતા હે? પાકેટ મે ડાલને કા ભી કોશિશ કરેંગે. ખુદ પાકેટ મેં ડાલને કા ભી કોશિશ કરેગા, પોકેટ મેં ડાલને કા ભી કોશિશ કરેગા, થોડુંક લઈ લેવાનો પણ પ્રયત્ન કરીશું એમ કે છે. હા, વો જો લોભ લોભ કરે એ આગે કે લીએ હે, ઓર લોભ કે લોભ કરતા હે ઓર ઇસકે લેને કે લીએ જાતા હે, તો ના બોલતા કોઈ ઇસમે અવરોધ કરતા હે તો ક્રોધ કરતા હે, વો ભી આગે કે જન કે ક્રોધ માન માયા લોભ આગે કે જન કે કર્મ હે, और इधर दूसरा सब की इधर के है, मतलब अगला जन्म में कुछ नहीं मिलने का. जो किसी को क्रोध माल लोभ नहीं है कोई हरकत ही नहीं, जो कोई आदमी छोटा या अच्छा काम करेगा उसका रिजल्ट उसको इसी लाइफ में मिलने का, आगे में कुछ नहीं बाकी रहेगा. ते सहज नहीं थाय त्या सुधी आत्मा सहज प्राप्त नहीं थाय, तो देह क्या सहज थाय? सहज એટલે પૂછ્યું છે, સહજ એટલે શું એ પૂછ્યું છે? ના, તમે લખ્યું છે ને પોતે સહજ એટલે સ્વાભાવિક, સ્વાભાવિક જેમાં આપડી દખલ ના હોય, એમાં અહંકાર ની દખલ ના હોય, એનો દેહ સહજ સ્વભાવ કહેવાય. જેમાં અહંકાર ની દખલ ના હોય એ સહજ દેહ કહેવાય. કેવો દેહ કહેવાય? અહંકાર ની દખલ સમજ્યા તમે? આ અમારો દેહ સહજ કહેવાય, આ અમારો દેહ સહજ થયેલો કહેવાય, એટલે આત્મા સહજ જ હોય. આ તો અહંકાર ઉડે એટલે કહ્યું, બધું બધું ઇગોઇઝમ ને લઈને છે આ સંસાર, બધો બધો ઇગોઇઝમ નો આધાર છે, બીજું કશું જ નડતું નથી. આ ઇગોઇઝમ નડે છે, કારણ કે તમે ક્યાં સુધી અંગ્રેજી ભણેલા? ફર્સ્ટ યર સાયન્સ, ફર્સ્ટ યર સાયન્સ, મેટ્રિક પછી. તો તમને એમ કહ્યું હોય કે સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર, એવું કહ્યું હતું? તો આઈ એન્ડ માય સેપરેટ કહી લાવો ખરા, આઈ એન્ડ માય સેપરેટ, આઈ એન્ડ માય વિથ સેપરેટર, વિથ સેપરેટર, વિથ સેપરેટર. માય હેડ દાદા ભગવાન વસરાઈ દીધો, માય હેન્ડ દાદા ભગવાન વસરાઈ દીધો, એ બધું વસરાય વસરાય કર્યું. પછી મન આવ્યું, તો મન હું મન નથી કેતા ને, માય માઇન્ડ કે છે ને, માય માઇન્ડ કે હું મન કે છે, માય કે છે ને, તો એ બાજુ વસરાય દીધે. માય બુદ્ધિ, માય ઇગોઇઝમ બોલે છે. શું બોલે છે? કે હું ઇગોઇઝમ બોલે છે, માય ઇગોઇઝમ બોલે છે, આ માટે વસરાય દીધું. તો આવી હરેક ચીજ વસરાય દે, એટલે પછી આ રહે છે ને, તે જ તે જ આત્મા છે. પણ તમને કેટલું વસરાવાનું જાણતા નથી, કઈ કઈ ચીજ તમારી છે અને કઈ તમારી નથી, એટલે એનું તમને ભેદ જ્ઞાન નથી. શું નથી? ભેદ જ્ઞાન. એટલે જ્ઞાની પુરુષ ની પાસે એનો ટચમાં રહીએ તો એ ભેદ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, આપણે જુદું પડી જાય. સમજ ને, ભેદ જ્ઞાન કે આ મારું આ અને હું જુદો આનાથી. સમજ ને, તમારે સહજતા રહેતી નથી, સહજતા રહેતી નથી, કૃપાળુજી નું કહેલું એક શબ્દ પાડો છો? કૃપાળુજી એ કહ્યું કે બીજું કઈ શોધમાં, શું કહ્યું? બીજું કઈ શોધમાં, એક સત્પુરુષ ને શોધીને તેના ચરણ કમળ માં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે જ લેજે એવું કહ્યું છે. એમને ગેરંટી આપી છે. ગેરંટી આપી છે. તમે આ વાંચેલું છે શાંતિભાઈ? આ વાંચેલું છે? સહન કરવાનો માર્ગ છે. અને એ જ બાવી ચોકાના પરિસર છે. હવે આમ આમ જો કરવા જાય ને તો કર્મ બંધાય. પરિસર સહન કરવાનો જઈનો સાધુઓ પરિસર સહન કરવા જાય જ નહીં. કેટલાક પરિસર તો આવી પડેલા. પરિસર પેલો તો કરવા ગયો. 3 કલાક 4 કલાક તાપ પરથી ઉઠે નહી. પણ એ પ્રેક્ટિસ અને કામ લાગે આગળ. ખોટું ના કે પણ આપડે તો પરિસર સહન કરવાના હોય છે ને. નથી વાત છે. પરિસર સાથે ઉત્પન્ન થાય છે. એની આણ સમજણ વીતા તો દોરા મારો અને વગર ના ચાલે. આવે છે ને જોવાનું શું થાય છે. એને પ્રાપ્ત પરિસર કહેવામાં આવે છે. પ્રાપ્ત પરિસર એની મેરેજ છે. 1000 પ્રાપ્ત થઈ ગયો. પછી રસી બી જાણે ચાલો હવે તીર્થ આવશે. તીર્થ આવશે તો આત્મા તો એવો થઈ જાય. રસી જે કસર હતો બહુ સારું કેમ કેમ સીવી જાય તો ઉકેલ આવે. આત્માની એટલી બધી શક્તિ છે કે જેવો ચિંતે તેવો તરફ થઈ જાય. તરત વાનથી મોમેન્ટ. તેથી આ જગત પર ઉભું રહ્યું છે. લોક ચિંતન જાય નહીં. જયારે કસરું દેખ એ કસું છે કસું તરફ આત્મા પણ કસરો થઈ જાય. એટલા સંસાર ઉભો રહ્યો છે ને. આ આ સમજણ તો સમજ્યા વગર ઉકેલ નથી આવ્યો. હવે કસરું હોય તો કહીએ હા ત્યાં તો સારું. એકંદર સારું છે કે આત્મા સારો રહે. તમને કામ લાગે આ વાતો બધી? જેમ કેવા પાકા પાકાઈ ગયા. કઈ લાગવાની બીજી કઈ કામ લાગે? ભગવાને કહ્યું કે બધી વાતો કરે. મારો બાબો પરણાવ્યો અને મારા બાબાને ઘેર છોકરા ને ઘેર છોકરો છે અને બધું આ બધું જે છે ને ભગવાન એ ભગવાન કહે છે. કારણ કે શું સાચું છે? કારણ કે તમામ જીવ માત્ર પોતાના કર્મ ના અધીને કુદાકૂદ કરી રહ્યા છે. શું કહે છે? તમને અધીને કુદાકૂદ કરી રહ્યા નહીં, પોતાના કર્મો જ ભોગી રહ્યા છે. તેમાં આવું બધું હિસાબ ગણવા મૂકવા અમારા છોકરા ને ગયા છોકરા એનો કર્મ ભગેરો તું તારું કર્મ ભગેરો બધા હિસાબ મૂકશે. આ બધું માની લીધેલું સંસાર છે. અમારે ભેગા થયા એટલે અમારા અમારા અમારા બધા જીવ માત્ર કર્મ કર્મ ના જ ઉદય વેદે છે બધા. એ જાનવર બહાર જ મારા એ એમાં સસરો સાસુ બધું છે પણ એ ભોંધે જ નહીં કરે. અને અમનામાં તો એટલા ઉડા કૂટી ગયા. હવે અમને એ આ પેલું જ્ઞાન હાજર હોય ભગવાન કહી દે એ કર્મના ઉદય જેથી રહ્યા બિચારા તેમાં સસરો કોણ ને સાસુ કોણ વ્યવહાર માત્ર છે શું છે દેખાય છે ઠાકોર દેખાય છે એટલા બધું થોડી અમને તો જન્મી હતી થોડી અમને તો જન્મી હતી એવું પેલો બાપ માને એટલે બાપ માને એટલે બાપ થોડી ભણાય એટલે જમાઈ એવું વ્યવહાર માત્ર છે બાકી આમ કે કરવા દે બધી બીજું કશું છે નહીં અંદર ખાને કશું નથી નક્કર નથી આ વાત શું છે નક્કર નથી પોલી વાત છે નક્કર ને તો શું વાસ્તવિક હોય તો નક્કર કહેવાય રિલેટિવ માત્ર પોલું કેવું વાસ્તવિક હોય તો નક્કર કહેવાય વાસ્તવિક નથી ના તમે હિસાબ કરી જોયેલો ને ખરેખર માણસ હોય તો ના હોય તો પછી કોણ તમને એમ કે ક્યાંથી જ્ઞાની એટલે આપડે વાત પેલો દેખ્યો તો આપણું કલ્યાણ થઈ ગયું લોકો નું કલ્યાણ થાય સારું લખ્યું છે મુમુક્ષ સંતો ના નેત્ર ઓળખી લેશે તારો જિજ્ઞાસ આપણાથી એમની ગેરહાજરી માં કે એકલા હોય તો એવું ના બોલાય હું આ મરી ગયા હતા આપડે શું વાત લઈ કઈ દુનિયા હાથી કારણ ઉદય થી મરી ગયા છે આવું ના બોલાય ના એકલા હોય તો બહુ ખોટું થયું અને આત્મા ને શાંતિ થાય એવું બધું હોય કેવું વિવેક વ્યવહાર વિવેક જે પણ વ્યવહાર ખોટો બોલવા બોલવામાં એટલે બધું જ પોતાના પગ ઉપર પડશે કાકા મરી ગયા હાલ થયું એવું બોલવાનું શું અર્થ ભાઈ શું ફાયદો જેને પોતાની દ્રષ્ટિ ખોટું લાગે છે એ તો આપડે કેવું છે વ્યવહારમાં તો નિશ્ચય ના બોલાય દ્રષ્ટિ બી તમારે લાગે પડે છે કે નહીં પડતું ચાને બીડી બે એવી એના કરતા હતા સિગરેટ એ જોઈ છે જ એમ કે બોલવું પડે નહીં ચાલે હવે એવું કશું નથી જે હોય તે અત્યારે ઉકાળો ના આવ્યો તો એ કશું નાસ્તો ના આવ્યો તો એ કશું વાંધો નહીં એનો વાંધગઢ નહીં કારણ કે વ્યસન નહીં વી વ્યસન તેથી હોય તેને તમારે પહોંચવે નહીં રાખવાનું યાર તેનું સરળ છે પછી તો આવું સરળ માર ને બધા કશું કોઈ મુશ્કેલ એવું કરવાનું ભાવ માર્ગ માં બધા મેં તો તપ ત્યાગ કરી દમ ની ગઈ કશું વળે નહીં એમાં સ્થિરતા ના થયા જેવા ને તપ ત્યાગ માં સ્થિરતા થયા જેવી ન્યાય કરો પછી ન્યાય કરવાની વાત આવે તો શું પેલું તે જોવાનું પછી ન્યાય કરવાનો કે આવ્યો ન્યાય એટલે જુદી કહેવા મારું હા જાતે લોટો પાણી ના મૂકી ગયા જાણીએ શું બન્યું તે પછી ન્યાય કેવો જોઈએ કે આપડે ભાગ ક્યાંથી આવ્યું તો આપડે હિસાબ ગોજાની હિસાબ ના ક્યાંથી આવ્યો માટે આપડા આપડો ભાઈ હિસાબ છે એટલે આ હિસાબ ને પતાવી દો શું કે એટલે કોઈ જાણે નહીં એવી રીતે પતાવી દો પછી હવાર માં ઉઠ્યા પછી નિર્ગણતા બેન પાણી લઈ આવ્યો માહિતી પણ કોઈ જાણે નહીં અને અજ્ઞાની જગ્યાએ શું કરે ઘરના બધા બધા માણસો આવી જાય અરે બધા ગોળા બનાવી દે ફરી ચા માં ખોંડ ભૂલી જાય એવું બનાવી દે ફરી ચા બનાવે ને એમ પછી ખોંડ ભૂલી જાય ગઈ એક વાર હલાવ્યું એટલે બધું શું થાય બધું હલી જાય બીજી દરેક વસ્તુ મારી જાય દરેક ક્રિયા મારી દાદા પણ એમાં ફરિયાદ આપણે ના કરીએ બરોબર કે ઘાસલેટ આવી ગયું એની ફરિયાદ આપણે ના કરીએ હલાવીએ નહીં એ બધું બરોબર પણ પછી શાંત રીતે કહેવાય તો ખરું ને કે ભાઈ આ ઘાસલેટ નું આવ્યું હતું તો હવેથી નહીં કરતા ધ્યાન રાખજો હસતા એમ સામાન્ય ચોટ ના લાગી જોઈએ સામાન્ય ચોટ ના લાગે એવી રીતે અને સૌથી હરમ રસ્તો એ જ મેરી મિત્રું તેરી મિત્રું એને જેવું દેખું ન બોલીએ તો વધારે સારું કાલ જઈને નાચી તૂટવું છે જરાય બૂમ ના પાડે શું કહ્યું અચ્છા સલાહ ના હિસાબે પણ કહેવાનું નહીં ચૂપ રહેવાનું એનો હિસાબ લઈને આવ્યો છે ગાયો થવા માટે એ પડી જવા તો નહીં બધો હિસાબ લઈને આવ્યો એ કહે છે જો જવું હોય તો નાચી છૂટ કે છે નાચી છૂટ હોય બોલી શકે સાથે નાચી છૂટું કરીએ તો પકડી લેવે ને બંધ પ્રકૃતિ ને સહજ કરવી જોઈએ આનો વાત એ છે ને પ્રકૃતિ ને સહજ કરવાની પ્રકૃતિ ને સહજ કરવાની પ્રકૃતિ સ્વભાવે સહજ જ છે તો પ્રકૃતિ પણ સ્વભાવે સહજ છે એને તો આ પૂતળું હોય એ ક્યાં સુધી બોલે ગાય ને ગાય આપડે ચારી હાલે કેવો બરોબર ચારી હાલ બંધ લેતો ઘડિયાળ બંધ થઈ જાય આપડે જે ચાવી આપવાનું છે એને શું એ શું કહેવાય એ જ અજ્ઞાનતા થી અજ્ઞાન સમજણ થયા કરે છે આ મને ગમ્યું આ મને ના ગયું આ મને સંતુલન થયા કરે છે તેથી પ્રકૃતિ પ્રસન્ન થાય છે આત્મા સહજ છે શું છે આપે કહું એમ આત્મા સહજ છે પ્રકૃતિ સહજ છે હા સર વચમાં શું અજ્ઞાન આત્મા સહજ પ્રકૃતિ સહજ વચ્ચે અજ્ઞાન આત્મા સહજ એ સાપેક્ષ વાત છે પણ જેને સંકેત થયું છે એને આત્મા સહજ પ્રકૃતિ પણ સહજ, તો વચ્ચે અજ્ઞાન વાત રહ્યું ને એમ કહું છું. પ્રકૃતિ પછી પ્રકૃતિ ને સહજ કરવાની છે. હું એજ કહું છું દાદા, મેં એજ કહ્યું પેલા કે પ્રકૃતિ ને સહજ કરવાની છે ને. સંકેત થયા પછી ની વાત કરું. સંકેત થયા પેલા પ્રકૃતિ સહજ જ છે. પ્રકૃતિ તારા મિથ્યા તમે લઈને પ્રકૃતિ ને અસર થઈ જાય. પ્રકૃતિ તો આપણો ફોટો છે. અરીસા બધું એ તમારું ચઢેલું દેખાય. પ્રકૃતિ વિશે પ્રકૃતિ બધો છે. પ્રકૃતિ નો હે પ્રકૃતિ નો જ હશે. પ્રકૃતિ નો દોષ એમ. પ્રકૃતિ નો દોષ એમ કે મેં આત્મા ગીતા મેં સહજતા નહીં આવી. આત્મા સહજ હોય તો પ્રકૃતિ સહજ થાય. મારા માં દેવાય સારું. દાદા એ આત્મા સહજ નહી થયો. મોડું ચડેલું હોય તો એ જે આત્માની આપણે વાત કરી એ પ્રતિષ્ઠિત આત્મા ને. પ્રતિષ્ઠિત આત્મા એ વાત નહીં, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે પેલા આત્મા જ્યાં સુધી આ પ્રતિષ્ઠિત આત્માનો જોર ચોલન છે ને ત્યાં સુધી પેલો આત્માનો જ દોષ મળે છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રતિનિધિ જેવો કેવો છે. પ્રતિનિધિ જેવો એટલે જવાબદારી છે એને જાય. કોને જાય? મૂળ એ પોતે તેઓ નહી. એમના પ્રતિનિધિ આવું કરે એની જવાબદારી કોને માટે? પણ એનો દોષ દોષ તો પ્રતિનિધિ આત્માનો જ ને. જો દોષ થતો હોય તો પ્રતિનિધિ આત્માનો દોષ થાય ને. અરે દોષ તુરંત જાય છે, પોતે જાય છે એ સમજી શકાય. એ બરાબર છે. બધી અઢી રાત ચાલ્યા કરે બાકી મુક્તિ તો ક્યારે પણ ના થાય. શું કહ્યું? મુક્તિ તો એમને કહ્યું છે એમના પ્રયત્ન કરે થાય. બીજું કઈ શોધમાં શું કે છે? બીજું કઈ શોધમાં સદગુરુ પછી જો જ્ઞાન ના મળે તો જ્ઞાની મળે. મોક્ષ માર્ગ માં કરવા જેવું કશું હતું, સમજવા જેવું હોય છે. સમજીને સમાવવાનો માર્ગ છે. કેવો છે? સમજીને સમાવ. કેટલા અવતાર સંકેત થાય? સંકેત કેટલું અઘરું છે. કેટલા બધા અવતારે થાય? અત્યારે તો મોટા મોટા મહારાજન થતી નથી. સંકેત કેટલું અઘરું હોય છે? હિસાબ નહી. નાની પુરુષ મળે તો નાની પુરુષ મળવા જોઈએ. કારણ કે દ્રષ્ટિ અથવા સંકેત ના આમાં શું ભેદ છે? શું નામ આપનું? સુમતિભાઈ. સુમતિભાઈ, અત્યારે સુમતિભાઈની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જે બાજુ જુએ છે એ બાજુ જોવાથી સંસાર ઉભો થાય. શું થયું છે? તમે જે સાઈડ માં જુઓ છો એ જોવાથી સંસાર ઉભો થાય. કારણ કે ઊંધી દ્રષ્ટિ છે. કેવી છે? ઊંધી. આ જ્ઞાની પણ દ્રષ્ટિ થતી કરી આવે. શું કરે? સીધી કરી આવે. થતી કરી આવે. આ ઊંધી છે ને એમ તરીકે બધા આમથી દેખાડે. હા હા, ગાળા ઠંડક વળી જશે. એમ સમજી સંસાર ઉભો ના થાય. આત્મી જાય પછી શું થાય? ઉભો ના થાય. જતી થઈ કે તમે આ સંસાર આત્મી જાય. જે છે ને એની નિદ્રા થઈ જાય. એની નિદ્રા થઈ જાય. અને આ તો બંધ ને નિદ્રા કેવું થાય? શું થાય છે? બંધ ને નિદ્રા. હા, વાત તો સમજવી પડશે ને. જ્ઞાની પુરુષ પાસે જે પોતે મોક્ષ ના ગાતા હોય, મોક્ષ નું ગાન ગપતા હોય તે જ આપણે આપી શકે. જ્ઞાની પુરુષ એક ઘણ વાર સંસારમાં ના હોય એ સંસાર પરિણીતિ ના હોય અને સંસાર ભાવે ના હોય એમને નીચે પરિણીતિ મળી સ્વભાવ ભાવ બીજા ભાવો માં ના હોય આ તે બરોબર ધ્યાન આપ બધું કામ થઈ ગયું આખા જગત અનંતતા નું ફોકસ કરીએ છીએ માટે આજનો દિવસ ધણી મારી કામ કરજો હજી બધું સમજે ને પછી કાલથી દુઃખ ના આવે જરા સમજી તેનું નામ કે દુઃખ અમો ના આવે એ દ્રષ્ટિથી દુઃખ આવતું હોય ને એ શુભ દેખાય કેવું દુઃખ બી શુભ દેખાય દુઃખ શુભ દેખાય અને આ વિચાર આ દ્રષ્ટિમાં દુઃખે દુઃખે દુઃખ દેખાય ઓછું દૂધ દેખાડે તો સુવિધા એ કરો પછી અનંત અવતારથી જૈન ધર્મ પાયા શંકરોની પાસે ફર્યા જોડે પણ ધરતી ઉભી ત્યાં ક્ષતિ ના થાય ત્યાં સુધી બધું નકામું હતું દ્રષ્ટિ થતી થાય દુગાવણું કાઢે આથી આપણે વિતરાગો નો ધર્મ પામે જૈન ધર્મ નહી જૈન ધર્મ ની દશા અત્યારે પક્ષા પક્ષી વાળી થઈ ગઈ છે એટલે જૈન ધર્મ સાચો વિતરાગ ધર્મ નથી અત્યારે હાલ એ જયારે તીર્થંકરો હોય છે ત્યારે જૈન ધર્મ એ જ વિતરાગ ધર્મ હોય છે તીર્થંકરો વિચરતા નથી હોતા ત્યાર પછી કાળે કરીને જૈન ધર્મ પક્ષપાત પડી ગઈ અને તે વિતરાગ ધર્મ રહેતો અને વિતરાગ ધર્મ વગર કલ્યાણ નથી કલ્યાણ વિતરાગ ધર્મ એ જ્ઞાની પુરુષ હોય ત્યારે વિતરાગ ધર્મ ની શરૂઆત થાય પક્ષપાત ના પડે સ્થાનકવાસી હોય ડેરાવાસી હોય તેરાપંથી હોય તેરાપંથી બચકડો ગયા હતા એમ આ બધું જુદું ના આવે જાણ્યું કોનું તમ કેવાય કે આપણને ખોકર ના વર્ષથી આપણે ત્યાં રોજે ત્યાં ના થાય તો જાણું જાણ્યું છે આપડે આખો દાડો રાત થતો હોય પછી કઈ શું આવ્યું મનાય ખરું એવું કશું જ જાણ્યું નથી એમ માનશે તો પેલા ખરેખર જાણ્યું નથી જાણ્યું હતા તો તે લોક દર્શન થાત નહીં તારે અંદર જ જોયા કરવાનું જ્ઞાની પુરુષો કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું જયારે કઈ બરોબર એટલે આપડે અંદર શું જોવાનું અંદર એવું જ્ઞાની પુરુષે જે કહ્યું છે ને તે સાપેક્ષ વચન છે કેવું છે સાપેક્ષ વચન જેને જેને આંતરિક જ્ઞાન થયું છે તેને અંદર જોવાનું અને બાહ્ય જ્ઞાન થયું હોય તેને બહાર જોવાનું શું કહ્યું છે જેને બાહ્ય જ્ઞાન થયું એને બહાર જોવાનું હવે બાહ્ય જ્ઞાન થયેલું હોય એને અંદર જોવે તો શું દેખાય એને બહારનું જ દેખાય હે એને બહારનું જ દેખાય બહારનું જ દેખાય એટલે મારું કહેવાનું કે અત્યારે એ જે કહ્યું છે ને આ સાપેક્ષ વચન છે ક્યાં વાંચે તે અને અંતર કઈક ભેદયું છે તેને અંદર જોવાનું અંદર ભેદયું ના હોય ને શું અંદર જોશો અંદર શું દેખાય છે વિચાર આવતા હોય કરતા હોય હે આપણને જે વિચાર ઉઠતા હોય કઈ વિચાર ઉઠતા હોય વિચાર ઉઠતા હોય ને પણ મારું કહેવાનું કે અંતર ભેદયું હોય કે એને પણ અંતર ભેદયું ના હોય વિચાર ઉઠતા હોય તો તન્મય આકાર થઈ જાય અંતર ભેદયું હોય તો વિચારને તન્મય આકાર ના થાય જુએ શું વિચાર મને આવ્યો શું બરોબર પણ અંતર્ભેદ થવો બહુ વહેલો નથી. જ્ઞાની પુરુષ વગર અંતર્ભેદ ના થાય તેવું ભેદ તો પડવો છે ને. હવે અહંકાર થશે ભેદ ને પડવા ના દે, પડવાની ભેદ ના પડવાની. કહેતા હતા ને કે એમનો જે માર્ગ છે ને પકડેલો, એ માર્ગ માં જે રાખ્યો હોય તેને એ પ્રમાણે બીજા વાંચ્યા છે કપાલ કેવું છે ભારત જેની દ્રષ્ટિ છે લૌકિક પર આપેલો માણસ છે એના અંદર શું જોવાનું એક એની રમણ થાય ક્યાં છે અને અંદર તો ખરી રીતે કશું દેખાય જ નહીં. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંદર કશું દેખવા જેવું કઈ છે જ નહીં. ફક્ત આ ઉપયોગ શુભ ઉપયોગ રાખે તો એ કઈ મોક્ષ માર્ગ નથી, એ ધર્મ માર્ગ છે. શું છે ધર્મ માર્ગ? એ મોક્ષ માર્ગ નથી. એટલે મોક્ષ ને માટે લેવા દેવા નથી. તમે અંદર ગમે એટલા શું ઉપયોગ રાખશો, કારણ કે અંદર ઉપયોગ ક્યારે સાચો રહે? જ્ઞાની પુરુષો જ્ઞાન આપ્યા પછી અંદર ઉપયોગ રહે, શુદ્ધ ઉપયોગ રહે. કેવું? આ શું ઉપયોગ એ મોક્ષ માર્ગ નથી. શુદ્ધ ઉપયોગ એ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ આ બધા શુભ ઉપયોગ, બીજા બધા જેટલા ઉપયોગ હોય ને શુભ ઉપયોગ, અશુભ માંથી શુભ માં આવવાનો માર્ગ. પોતાના સભાન સહિત હોવું જોઈએ. આ સંકેત થાય છે તે શબ્દ થી સંકેત થાય છે. કેવું? શબ્દ થી શબ્દ જ્ઞાન સંકેત એ સભાન સહિત ના કહેવાય સંકેત. કેવું? પોતાનું ભાન થવું જોઈએ અને ભાન થઈ છુટકારો થયો. હું સુમતીભાઈ છું એ ભાન ફૂકવું જોઈએ અને હું શુદ્ધાત્મા છું એ ભાન ઉત્પન્ન થવું જોઈએ. તમારે શાંતિલા થી ભાન ફૂટી ગયું અને પેલું શુદ્ધાત્મા થી ભાન છે એવું છે, છૂટું રહેવું જોઈએ. પછી અમે જોખમદારી અમે લઈએ, કર્મ તમારાથી બંધાશે નહીં, અમે જોખમદારી અમે લઈએ. શું કહ્યું? કર્મ બંધાશે નહીં એની જોખમદારી. અમે સંસારમાં રહીએ છીએ તો સંસારમાં રોગ ગમે તો તમારે છોકરા પડ્યા હોય તમને કર્મ નહીં બંધાય. શું? એની જોખમદારી અમે લઈએ છીએ. પછી વાંધો કરો સંસારમાં રહો છો પછી નહીં ભણાવો બધું થવાનું. કામ કાઢી નાખે બીજે દાડે થી જ કામ કરીને બીજ દાડે શુદ્ધ ઉપયોગ જ રહે, શુદ્ધ ઉપયોગ જ રહે. એવો ઘેટો થઈ ગયો તો આપડે કામ થઈ ગયું. ઘેટો થવો મુશ્કેલ છે. કૃપાલદેવ કહ્યું કે જ્ઞાની પુરુષ તો દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ. શું મોક્ષ દુર્લભ નથી? દાતા દુર્લભ છે. શું કે છે? દાતા દુર્લભ છે. હા, દાતા તો સારા કાળમાં દુર્લભ હતા. સુષમ કાળ હતો ને એ દાડે દુર્લભ હતા. તો આ તો હોય ક્યાંથી? આ તો મોક્ષ ભર ઉત્પન્ન થયા હોય તો આપણું કામ નીકળી જાય. તે ભેગા થાય તો અને ભેગા થયા પછી આપણા અંતરાય ના પડે હોય તો ભેગા થયા પછી અંતરાય હોય તો શું થાય? ના બરાબર થાય એ અંતરાય આંકડો પાડે. શું કહ્યું? આ બધા જમે ઓળખી લો છે. અને પેલા ભાઈ ને થાળી માં તૈયાર આવ્યા પછી ઉઠવું પડે પેલા બોલાવા આવે. તું બધી અહીં છે કે એનો માત્ર પડે ના પડે માટે તો કામ નીકળી ગયું. તે દાડે ભાવના બહુ સરસ રાખી છે. તે દાડે ધન્ય દિવસ કહેવાય. આજનો દિવસ ધન્ય છે એવું તમે માનશો અને એ કરશો ત્યારે પછી એ ભાઈ પાત્રમાં ગોઠવાશે વસ્તુ તો કર્મ ભસ્મીભૂત કરવાના છે. આજે શું કરવાનું છે? ભસ્મીભૂત કરવું. હા, નહીં તો આત્મા પ્રાપ્ત જ ના થાય. કર્મ ભસ્મીભૂત ના થાય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત જ ના થાય. જ્ઞાની પુરુષ સાંપતો ગોટો વાળીને ભસ્મીભૂત કરી નાખે, કારણ કે કરતા નથી તેથી કરી શકે. કરતા હોય તો કરી શકે, કરતા હોય કેમ ના થાય? એમને જ કર્મ બંધાય, બીજાને કેવી રીતે કર્યું? નિમિત્ત ભાવે હોય, કેવા હોય? નિમિત્ત ભાવે. તમારે નાક કરી નાખવાનું બધા બધા થોડો વાર રહેવા નહીં દેવા. ના કે કેટલી મધી સ્મૃતિ? સાઠ. સાઠ કેટલા દીકરા છે? કઈ નઈ કશું નથી. કઈ નઈ એવું કઈ નઈ એક લખો તો પડે. ગામ ના પૈસા આપડા ના કેવાય ને? ગામ ના પૈસા હોય તો આપડા ના કેવાય ને? કે ગામ ના પૈસા હોય તો આપડે ના કેવાય ને? લોકો ના લાઈન ધંધો કર્યો હોય આપડા ના કેવાય ને? પણ આજે વાપરવા એટલે તો આપડે શૂટ થાય. હા, વાખરે ટેન્ક બની શકે. ગામ ના પૈસા તો વિશ્વાસ હોય જ આપે ને? એમાં છે હજુ ગામ ના પૈસા રહી ધંધો કરવો પડે. હા, કોઈ વખત કરવો પડે. કોઈ વખત લોથી ના લાવવા પડે. કે પેલા 10% થી 11% માં એક જ હોય તો હરમન શું હાજરી થયું? આજે આવજો. આજે સત્સંગ છે ને, એમાં જ્ઞાન જાગૃતિ કરવાની છે. ચૂપ કરવાનું ભરે નહિ. આપડે ઘરે જઈએ તો કેલેન્ડર માં શું એકબીજાને ત્યાં જઈએ ત્યાં કેલેન્ડર માં શું ફ્રાઈડે ફ્રાઈડે દેખાય. જયારે જઈએ ત્યારે એનું શું અર્થ? કે શુક્રવાર વર્તો નથી અને શનિવાર થતો નથી. શું કહે? એવું શું કામ અર્થ થાય ને? શુક્રવાર વરે ને શનિવાર થાય નહીં. શનિવાર થવો જોઈએ કે ના થવો જોઈએ? વર્ત છે. હા, તો એને શું કરવા? શુક્રવાર વર્તો નથી, એને શનિવાર થાય નહીં. આ તો કઈ લાઈફ છે? આપણે માણસ તરીકે આપણે કેટલા બધા સ્વભાવ હોય છે. બહાર સુગંધી આવે છે, સુગંધી સુગંધી સુગંધી આવે છે બહાર. હવા સેવન લાભ મળ્યો છે પૂરેપૂરો. એ મારા હાથમાં મિત્ર છે. આપ બેઠા બેઠા આમ બેઠા હતા અને લાભુ બેન આમ હાથ રાખીને બેઠા હતા અને બસ આમ બેઠા બેઠા દેહ છોડી દીધો. આમ એ નહોતું, આમ એ નહોતું, કશું કોઈ ચીન નહીં. ડાક્ટર આવ્યો, પછી ડાક્ટર ને બોલાવ્યો. ડાક્ટરે જોયું કે આ બેઠા છે, આ તો બેઠા છે. આમ ઓલું દેહ છૂટી જાય ત્યારે આમ થઈ જાય ને, ધણી જાય ને, એમને આમ નામ જ બેઠું. મારો કૃપા રહે એમની, તે સુધી રહે ને. આવો સેવા કરેલી કૃપા ના આવે સેવા. સચિદાન છે તમારે કે ચાલો આજે હિન્દુ મુસલમાન ખ્રિશ્ચન જૈન સ્વામિનારાયણ જે કહ્યું કે એ બધા સમજે છે કે આત્મા અને શરીર જુદા. અને આજના ધર્માત્માઓ અને તમારા જેવા સાધુઓ, સાધુઓ ભલે સંસારી કહો પણ હું તમને સાધુ કહું છું, એ પણ એ જ આપે છે કે આત્મા અને શરીરને જુદા રાખો. એ બધું અમે સમજી ચૂક્યા. આજે સંસારને જાય છે ત્યારે કહી છે કે આમાંથી જીવ હતો આત્મા ગયો. હવે એ આત્મા અને જીવ ને સમજવા વાપરે. તમે તો કહ્યું કે મારા પાંચ પ્રગતિમાં ચરણ લઈએ તો એક કલાકમાં હું મોક્ષ આપી દઉં, એ વસ્તુ બરાબર છે સમજ્યા. અને એને હું માનું છું. એના એ સ્વપ્નનો જણા છતાં જે મન એમાં કામ કરી રહ્યું છે એને જીતવાનો ઉપાય છે. મન ને જીતવાનો ઉપાય છે. આત્મા ને શરીર બે જુદા છે એ જાણીએ છીએ, પણ એમાં મન જે કામ કરી રહ્યું છે એને જીતવાનો શું ઉપાય? ના, મન ને મન ને આત્મા બે જુદા જાણે ને. મન અને આત્મા, શરીર અને આત્મા બે જુદા છે. જે જુદા છે જાણે. ઇન્દ્રિયો તો વૈષ્ણવ છ કે છે, જૈનો પાંચ કે છે. મને સમજાશે નહીં ત્યારે કે હું આર્ગ્યુમેન્ટ કરીશ. હું અભંગ અજ્ઞાની નહીં થઈ જાઉં. આ બેને જે જુદા જાણે. હા, હું તો આત્મા અને શરીર ને જુદા જાણું છું. મન એને વસ થઈ જાય. નથી થતું. મન વસ થાય તો જુદા જાણ્યા કહેવાય, ને જુદા જાણ્યા જ નથી. હા, એ વાત આજે તો બધા જ તમે બેન જાણો છો કે નહીં, તમે મરવાના. ના, એવું નથી. એ જાણેલું જાણેલું કોને કહેવાય? અનુભૂતિ વાળો હોવું જોઈએ. અનુભૂતિ અને સમજેલું અને એ જન્મ ઉતારેલું, એ ઉતારવા છતાંય નથી થતું. તો એનો અર્થ ઉતર્યું જ નથી. જો ઉતર્યું હોય, અનુભવ્યું હોય, અનુભવ કોને કહેવાય? જેવું વિજ્ઞાન માં કેવું હોય છે એ વિજ્ઞાન ની વાત પછી આપે. વિજ્ઞાન એવું આ પણ અનુભૂતિ. તમારે મારું નામ સમીલદાસ બોલવાનું, પણ અંદર ખાને તમે કોણ છો એ તમારે જાણ્યા કરવા. અંદર ખાને હું કોણ છું એ જ મને ખબર નથી. મારો આત્મા પરમેશ્વર છે એટલું હું જાણું છું. હવે અરવિંદમાં હું કોણ છું એ નથી જાણતો, પણ હું એટલું જાણું છું કે મારો આત્મા પરમેશ્વર છે એટલું હું જાણું છું. બોલો, હવે આમાં મને મન ને જીતવાનો. મારો આત્મા પરમેશ્વર તમે કહો ને, તમારો આત્મા પરમેશ્વર, બેન નો આત્મા પરમેશ્વર, આમનો આત્મા પરમેશ્વર. હું જ પરમેશ્વર એવું કે તારે આત્મા દ્વારા કહેવાય. હું પરમેશ્વર છું એમ હું કહું એવું ભાન થાય તારે આત્મા ભાન આપણે પોતે કરીએ છીએ, છતાં શરીર તો છે. સમજ્યા? શરીર છે અને શરીરના દુઃખો આત્મા ભોગવે નહીં અને સહન કરે. સહનમાં શરીરમાં ગમે તેટલું દુઃખ થાય તો આત્માને દુઃખ નથી કરતું. પણ જે શરીરનું દુઃખ છે, દાખલા તરીકે હું મારા આત્મા જાણવા જેવી ચીજા જગત હોય, પણ હોય તો આત્મા જાણવા જેવી. એ તો હું પોતે કબૂલ કરું. આત્મા જાણવા જેવું નહીં, આત્મા તો અંદર છે. નહીં, આત્મા જાણનારો આ દુનિયામાં ભાગ્ય ભાગ્ય એક કે બે હોય. માણસો આત્મા જાણી શકે ને? માણસ આત્મા જાણી શકે ને? બીજું બધું જ જાણી શકે. આ મિસ્ટર પારેખ, અહીંયા આવો નહીં તમે. સર, હું આવું છું. નહીં, અહીંયા આવો નહીં. આત્મા જાણે નહીં, કેવળ જ્ઞાન વાર જ નથી. નહીં, કેવળ જ્ઞાન ને આપણે કઈ જરૂર નથી. મોક્ષ ની જરૂર નથી. મોક્ષ મારે જોતો નથી. મારે કેવળ જ્ઞાન જોતું નથી. આપડા લોકો જે કહે છે મેં આત્મા જાણ્યો છે એ હું આત્મા નથી જાણી શકતો. એવો આત્મા તેવો નથી. આ આત્મા તેવો નથી. આત્મા ક્યારે જણાય? કે કથાય ભાવ થી રહીત થાય ત્યારે આત્મા જણાય. કસાય ભાવ થી રહીત થાય ત્યારે આત્મા ગણાય. કસાય ભાવ જેને આપણે કહીએ છીએ, પાંચ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયોની જીતે એનો કસાય ભાવ જાય. પાંચ ઇન્દ્રિયોની જીતે દાખલા તરીકે મેં જ એક વર્ષ લે. ના, એ બધા સુખી છે. એ ના, એ બધા દુઃખી હોય તો મનુષ્યો અને મનુષ્ય જોડે જે સંબંધમાં આવતા જાનવરો, મનુષ્યના સંબંધમાં જે જાનવરો આવ્યા તે બધા દુઃખી છે. દુનિયામાં કોઈ સુખી નથી, કોઈ આત્મા હજી સુખી નથી. દુનિયાનો કોઈ આત્મા સુખી નથી. ના, એવું ના બોલાય. હું જરૂર તમને કહું. ના, એવું બોલો. હું કહું આ પાંદડું છે, આ પાંદડામાં એકંદરી આત્મા છે. ભગવાન ઉદ્ધાર થાય એ માલ કરો. ઉદ્ધાર થાય તો કામ રમણભાઈ આજે આવ્યા હતા. પાછા આજે જો એ ખાવ પીવો મજા કરો. ભેગું થાય નહીં, નકામું ભેગું કરવાની ભૂમ પાડવી નહીં. બહુ એટલે કુદરત કરે તો વાત નહીં. તે હાર રસ્તે વપરાય તો કામ ના છે. નહીં તો દારૂ ડૂબા જામ કહી જાય, એનો અર્થ જ નહીં. ચટ્ટા બટ્ટામાં જો અત્યારે ખોટું દારૂ ગુવા થયો બધો થઈ જાય છે, દૂર થઈ જાય. આ વાણિયા બધા બધા આયા હતા, બધા કે છે બધું ખલાસ થઈ ગયા. ના રે રૂપિયા રહેતા કેમ આવતું નથી કે ધંધા માં છૂટાતું નથી. તમે ચાર 25 લાખ ભેગા કર્યા છે, કશું નથી કરી દેવું. તમે સ્વાના મસ્ત બધું કર્યા કરો, આખો દાડો ભાતીનો બધે શું કર્યા છે, દાબરા બધે કર્યા કરે. અને મજે એના મનમાં એમ કરે દિલ્હી ભર પહોંચે, પણ એટલે આપણા સુધી ખબર પડે એની એ જગા એની એ જગા. ના ધંધા રોજગાર કરવાના એ તો કુદરત કરાવડાવે છે, આ તો બધું કુદરતના આશીર્વાદ છે. એમાં કઈ કુદરત બધું તમને બધું જ કરી આપે, તમારે ફક્ત કરવાની જરૂર પડે. આપડે પુરસાદ કર્યા કરવો, ફળ તો બધું એના કુદરત ના હાથમાં છે. બધું કોઈ ગુજરાતી કરોડાધિપતિ નહીં છે, એને બે ત્રણ જણ છે. ના પાટીદાર, ના પાટીદાર હજુ નથી. ભગવાન કે કુદરત નો કાયદે તો બધા વાણીઓ શીખી જાય ને, કુંડ વધારે કરે એટલે પાપ બાદ થઈ ગયા. કુંડ નકુંડ પાંચ પાપ હોય ને એ ઉધાર તમારે ખાતે, અને પાંચ છે કુંડ ના હોય તો દમે. પાંચ તો ઉધાર નહી તો 12 વાગે થઈ જાય. આ પાપ કોને ભોગવવું પડે? અરે અહંકાર કહે, હું મોટો પેલો કે હું